श्री पद्म पुराण उत्तरखंड अध्याय 12 अध्याय 12 पक्षवर्धिनी एकादशी तथा जागरण नु महात्म्य। नारद जी पूछ्यो, ए महादेव, पक्षवर्धिनी नाम वाली तिथि केवी होय छे, जेनु व्रत करवाथी मनुष्य पाप थी मुक्त थई जाए छे? महादेव जी बोलिया, जो अमावस्या अथवा पूर्णिमा 60 दंड એટલે કે 60 પલ બરાબર એક દંડની થઈને દિવસ રાત અવિકલ કોઈ પણ ફેરફાર વિના અવિકલ રહે અને બીજા દિવસે પ્રતિપદામાં પણ તેનો થોડો અંશ આવી ગયો હોય તો તે પક્ષવર્ધિની માનવામાં આવે છે। તે પક્ષની એકાદશીનું પણ આજ નામ છે। તે 10,000 અશ્વમેઘ યજ્ઞો જેટલું ફળ આપનારી છે। હવે તે દિવસે કરવામાં આવતી પૂજા વિધિનું વર્ણન કરું છું, જેનાથી ભગવાન લક્ષ્મીપતિને સંતોષ પ્રાપ્ત થાય છે। સર્વપ્રથમ જળથી ભરેલા કળશની સ્થાપના કરવી જોઈએ। કળશ નવો હોવો જોઈએ અને ચંદનથી ચર્ચા કરેલી હોય, તેમાં પંચરત્ન નાખેલા હોય તથા ફૂલની માળા પહેરાવેલી હોય। તેના ઉપર એક તાંબાનું પાત્ર મૂકીને તેમાં ઘઉં ભરી દેવા જોઈએ। તે પાત્રમાં ભગવાનના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી। જે મહિનામાં પક્ષવર્ધિની તિથિ આવતી હોય તેનું નામ ભગવાનના વિગ્રહનું પણ નામ સમજવું જોઈએ। જગતના સ્વામી દેવેશ્વર જગન્નાથનું સ્વરૂપ અત્યંત મનોહર બનાવડાવવું જોઈએ। પછી વિધિપૂર્વક ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું તથા કંકુ સુગંધી દ્રવ્યનો ભૂકો અગરજા અને ચંદનનો લેપ કરવો જોઈએ। પછી બે વસ્ત્ર અર્પણ કરવા જોઈએ, તેની સાથે છત્ર અને પગરખા પણ હોય। પછી કળશ પર બિરાજમાન દેવેશ્વર શ્રી હરિની પૂજાનો આરંભ કરવો। પદ્મનાભાય નમઃથી બંને ચરણોની, વિશ્વમૂર્તયે નમઃથી બંને ઘૂંટણોની, જ્ઞાનગમ્યાય નમઃથી બંને જાંઘોની, જ્ઞાનપ્રદાય નમઃથી કટિભાગની, વિશ્વનાથાય નમઃથી ઉદરની, શ્રીધરાય નમઃથી હૃદયની, કૌસ્તુભ કંઠાય નમઃથી કંઠની, સત્રાંત કારિણે નમઃથી બંને બાહુઓની, વ્યોમ મૂર્ધને નમઃથી લલાટની તથા સર્વરૂપેણે નમઃથી મસ્તકની પૂજા કરવી જોઈએ। અંતમાં દિવ્ય રૂપેણે નમઃ કહીને ભગવાનના સંપૂર્ણ અંગોની પૂજા કરવી જોઈએ। આ પ્રમાણે વિધિવત પૂજન કરીને વિદ્વાન પુરુષે નારિયેળ દ્વારા ચક્રધારી દેવાધિદેવ શ્રી હરિને અર્ધ પ્રદાન કરવો। આ અર્ધદાનથી જ વ્રત પૂર્ણ થાય છે। અર્ધદાનનો મંત્ર આ પ્રમાણે છે, સંસારાવરણ મગ્નમ ભો મામુદ્ધરમ મામુદ્ધર જગતપતે ત્વમીશઃ સર્વલોકાનામ ત્વમ સાક્ષાચ્ચ જગતપતિહિ ગૃહાણા અર્ધ્યમ મયા દત્તમ પદ્મનાભ નમો અસ્તુ। તે 38મા અધ્યાયના 14-15 શ્લોક સંખ્યા। હે જગદીશ્વર, હું સંસાર સાગરમાં ડૂબી રહ્યો છું, મારો ઉદ્ધાર કરો। તમે સંપૂર્ણ લોકોના ઈશ્વર તથા સાક્ષાત જગતપતિ પરમેશ્વર છો। હે પદ્મનાભ, તમને નમસ્કાર છે, મારો આપેલો અર્ધ સ્વીકાર કરો। ત્યાર પછી ભગવાન કેશવને ભક્તિપૂર્વક વિવિધ પ્રકારના નિવેદ્ય અર્પણ કરવા, જે મનને અત્યંત પ્રિય લાગનારા અને મધુર વગેરે 6 રસોથી યુક્ત હોય। ત્યાર પછી ભગવાનને ભક્તિ સાથે કપૂર યુક્ત તાંબુલ અર્પણ કરવું, ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવી રાખવો। આ બધું કર્યા પછી ગુરુની પૂજા કરવી, તેમને વસ્ત્ર પાઘડી તથા જામો આપવો, યથાશક્તિ દક્ષિણા પણ આપી, પછી ભોજન અને તાંબુલ આપીને આચાર્યને સંતુષ્ટ કરવા, નિર્ધન મનુષ્યએ પણ યથાશક્તિ પક્ષવર્ધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ। ત્યાર પછી ગીત નૃત્ય પુરાણ પાઠ તથા રાત્રિ જાગરણ કરવું। જે બુદ્ધિમાન પુરુષ આ પક્ષવર્ધિની એકાદશીનું મહાત્મય સાંભળે છે, તેમના દ્વારા સંપૂર્ણ વ્રતનું અનુષ્ઠાન થઈ જાય છે। પંચાગની સેવન તથા તીર્થોમાં સાધના કરવાથી જે પુણ્ય થાય છે, તે શ્રી વિષ્ણુની સમીપ જાગરણ કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે। પક્ષવર્ધિની એકાદશી પરમ પુણ્યદાયી તથા સર્વ પાપ હરનારી છે। હે બ્રહ્મન, આ ઉપવાસ કરનાર મનુષ્યોના કરોડો હત્યાના પાપને પણ નષ્ટ કરી નાખે છે. હે મુને, પૂર્વ કાળમાં મહર્ષિ વશિષ્ઠ, ભરદ્વાજ, ધ્રુવ તથા અમરીશ રાજાએ પણ આ વ્રત કર્યું હતું. આ તિથિ ભગવાન વિષ્ણુ શ્રી વિષ્ણુને બહુ પ્રિય છે. આ કાશી તથા દ્વારકાપુરી જેવી પવિત્ર છે. ભક્ત પુરુષ ઉપવાસ કરે તો તેને મનવાંછિત ફળ આપે છે. જેમ સૂર્યોદય થતા તરત અંધકારનો નાશ થઈ જાય છે, તે જ પ્રમાણે પક્ષવર્ધિનીનું વ્રત કરવાથી પાપો નષ્ટ થઈ જાય છે. હે નારદ, હવે હું એકાદશીની રાત્રે જાગરણ કરવાનું મહાત્મ્ય કહું છું, ધ્યાનથી સાંભળો. ભક્ત પુરુષે એકાદશી એ રાત્રે ભક્તિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરીને વૈષ્ણવની સાથે જાગરણ કરવું જોઈએ. જે ગીત, વાદ્ય, નૃત્ય, પુરાણ પાઠ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ચંદનનો લેપ, ફળ, અર્ધ્ય, શ્રદ્ધા, દાન, ઇન્દ્રિય સંયમ, સત્ય ભાષણ તથા શુભ કર્મના અનુષ્ઠાન પૂર્વક પ્રસન્નતા સાથે શ્રી હરિની સમક્ષ જાગરણ કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાનનો પ્રિય બની જાય છે. જે વિદ્વાન મનુષ્યો ભગવાન વિષ્ણુની સમીપ જાગરણ કરે છે, શ્રી કૃષ્ણની ભાવના કરીને જાગરણ કરે છે તથા મનથી સતત શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરે છે, તેમને પરમ ધન્ય સમજવા જોઈએ. ખાસ કરીને એકાદશીની રાતમાં જાગરણ કરનાર ધન્યવાદને પાત્ર છે. જાગરણના સમયે ક્ષણ માત્ર પણ ગોવિંદનું નામ લેવાથી વ્રતનું ચાર ગણું ફળ મળે છે. એક પહોર નામોચ્ચારણ કરવાથી કોટી ગણું ફળ મળે છે અને ચાર પહોર નામ લેવાથી અસીમ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રી વિષ્ણુની સામે અર્ધો નિમેષ પણ જાગવાથી કોટી ગણું ફળ મળે છે, તેની ગણતરી થાય એમ નથી. જે નરશ્રેષ્ઠ ભગવાન કેશવની સામે નૃત્ય કરે છે, તેના પુણ્યનું ફળ જન્મથી લઈને મૃત્યુ પર્યંત કદી ક્ષીણ થતું નથી. હે મહાભાગ, પ્રત્યેક પ્રહરમાં ઉત્સાહ સાથે આળસનો ત્યાગ કરીને નિર્મળ હૃદયથી શ્રી હરિ સમક્ષ નમસ્કાર અને આર્થ ભાવે આરતી ઉતારવી જોઈએ. જે મનુષ્ય એકાદશીએ ભક્તિપૂર્વક અનેક ગુણોથી યુક્ત જાગરણ કરે છે, તે ફરી આ પૃથ્વી પર જન્મ લેતો નથી. જે ધનની કંજુસાઈ છોડીને ઉપર જણાવ્યા પ્રમાણે એકાદશીએ ભક્તિ સહિત જાગરણ કરે છે, તે પરમાત્મામાં લીન થાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની ઉપાસના રૂપે પ્રાપ્ત થયેલ જાગરણના અવસરની અપેક્ષા કરે છે, તે 60,000 વર્ષો સુધી નરકમાં સબડે છે. દરરોજ વેદ શાસ્ત્રમાં પરાયણ તથા યજ્ઞનું અનુષ્ઠાન કરનાર પણ કેમ ન હોય? જો એકાદશીની રાતમાં જાગરણનો સમય આવે ત્યારે તેની નિંદા કરે છે તો તેનું અધઃ પતન થાય છે. જે મારી એટલે કે શિવની પૂજા કરતો રહીને વિષ્ણુ નિંદા કરે છે, તે પોતાની 21 પેઢીઓ સહિત નરકમાં પડે છે. વિષ્ણુ જ શિવ છે અને શિવ જ વિષ્ણુ છે, બંને એક જ મૂર્તિના બે સ્વરૂપ છે. તેથી કોઈ પ્રકારે પણ આમની નિંદા કરવી નહીં. જો જાગરણના સમયની પુરાણની કથા સમય પુરાણની કથા વાંચનાર કોઈ ન હોય તો ભજન કીર્તન અથવા નૃત્ય ગાન કરવા જોઈએ. જો કથા વાચક હોય તો પ્રથમ પુરાણનો પાઠ જ થવો જોઈએ. હે વત્સ, શ્રી વિષ્ણુને માટે જાગરણ કરવાથી 1,000 અશ્વમેઘ તથા 10,000 વાજપેયી યજ્ઞોથી પણ કરોડ ગણું પુણ્ય થાય છે. શ્રી હરિની પ્રસન્નતા માટે જાગરણ કરીને મનુષ્ય પિતા માતા તથા પત્ની ત્રણેય કુળના ઉદ્ધાર કરી દે છે. જો એકાદશીના વ્રતના દિવસે દસમ સાથે હોય તો શ્રી હરિનું પૂજન, જાગરણ અને દાન વગેરે બધું વ્યર્થ થઈ જાય છે. જેમ કૃતજ્ઞ મનુષ્ય સાથે રહેલો જેમ કૃતજ્ઞ મનુષ્યની સાથે કરેલો ઈમાનદારીનો વર્તાવ વ્યર્થ થઈ જાય છે. જે વેદરહિત એકાદશીએ જાગરણ કરે છે, તેમની વચ્ચે સાક્ષાત શ્રી હરિ પ્રસન્ન થઈને નૃત્ય કરે છે. જે સ્વયં શ્રી હરિને માટે નૃત્ય, ગીત અને જાગરણ કરે છે, તેને માટે બ્રહ્માજીનો લોક, મારું કૈલાસ ધામ તથા ભગવાન વિષ્ણુનું વૈકુંઠ ધામ બધા જ સુલભ થઈ જાય છે. જે સ્વયં શ્રી હરિને માટે જાગરણ કરે છે અને બીજાઓને બીજાઓને પણ પ્રેરણા આપે છે, તે વિષ્ણુ ભક્ત પુરુષ પોતાના પિતૃઓ સાથે વૈકુંઠ લોકમાં નિવાસ કરે છે. જે શ્રી હરિને માટે જાગરણ કરવાની સલાહ આપે છે, તે 60,000 વર્ષો સુધી શ્વેત દ્વીપમાં નિવાસ કરે છે. હે નારદ, મનુષ્ય કરોડો જન્મોમાં જે પાપ સંચિત કરે છે તે બધા શ્રી હરિને માટે એક રાત જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે. જે લોકો શાલિગ્રામ શિલાની સમક્ષ જાગરણ કરે છે તેમને એક એક પહોરમાં કોટી કોટી તીર્થોના સેવનનું ફળ મળે છે. જાગરણ માટે ભગવાનના મંદિરમાં જતા સમયે મનુષ્ય જેટલા ડગલા ચાલે છે તે બધા અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનારા છે. પૃથ્વી પર ચાલતા બંને ચરણ પર જેટલા ધૂળના કણ પડે છે તેટલા હજાર વર્ષો સુધી જાગરણ કરનાર દિવ્ય લોકમાં નિવાસ કરે છે. તેથી દરેક દ્વાદશીએ જાગરણ માટે પોતાને ઘેરથી પ્રભુના મંદિરમાં જવું જોઈએ. એનાથી કલીના દોષોનો વિનાશ થઈ જાય છે. બીજાની નિંદામાં સામેલ થવું, મન પ્રસન્ન ન રહેવું, શાસ્ત્રોની ચર્ચાનો અભાવ, સંગીતનો અભાવ, દીવો ન પ્રગટાવવો, યથાશક્તિ પૂજા ન કરવી, ઉદાસીનતા, નિંદા તથા ક્લેશ આ દોષોથી યુક્ત નવ પ્રકારનું જાગરણ અધમ છે. પરાપવાદ સંયુક્તમ મન પ્રસાદ વર્જિતમ શાસ્ત્રહીન હિનમ ગાંધર્વમ યથા દીપ વિવર્જિતમ સક્તયોપચાર રહિતમ ઉદાસીનમ સનિંદનમ કલિયુક્તમ વિશેષણમ વિશેષણ જાગરમ નવધા અધમમ. 39મો અધ્યાયના 53-54 શ્લોક સંખ્યા. જે જાગરણમાં શાસ્ત્રની ચર્ચા, સાત્વિક નૃત્ય, સંગીત, વાદ્ય ધા, વાદ્ય તાલ, તેલનો દીવો, કીર્તન, ભક્તિભાવના પ્રસન્નતા, સંતોષ, સમુદાયની ઉપસ્થિતિ તથા લોકોના મનોરંજનનું સાત્વિક સાધન હોય તે ઉપરના 12 ગુણોથી યુક્ત જાગરણ ભગવાનને બહુ પ્રિય છે. શુક્લ અને કૃષ્ણ બંને પક્ષોની એકાદશીએ પ્રયત્નપૂર્વક જાગરણ કરવું જોઈએ. સશાસ્ત્રમ જાગરમ યચ્ય નૃત્યં નૃત્ય ગંધર્વ સંયુતમ સંવાદ્યમ તાલ સંયુક્તમ સદીપમ મધુરભીયુતમ ઉચ્ચારેસ્તુ સમાયુક્તમ યથોક્તિર્ભક્તિ ભાવિતે પ્રસન્નમ તૃષ્ટિજનનમ સમૂઢમ લોકરંજનમ ગુણેર્દ્વા દસર્ભિયુક્તમ જાગરમ માધવ પ્રિયમ કર્તવ્યમ તત પ્રયત્નેન પક્ષયોહો શુક્લ કૃષ્ણયોહો. 39મા અધ્યાયના 55-57 શ્લોક સંખ્યા. હે નારદ, પરદેશમાં જવાથી રસ્તાનો થાકેલો હોય તો પણ જે દ્વાદશી ભગવાન વાસુદેવના નિમિત્તે કરવામાં આવતા જાગરણનો નિયમ છોડતો નથી તે મને બહુ પ્રિય છે. જે એકાદશીના દિવસે ભોજન કરી લે છે તેને પશુથી પણ અધમ સમજવો જોઈએ. તે ન તો ભગવાન શિવજીનો ઉપાસક છે, ન સૂર્યનો કે ન દેવીનો ભક્ત છે, અને ગણેશજીનો જે એકાદશીએ જાગરણ કરે છે તે કરોડો પાપોથી યુક્ત હોય તો પણ મુક્ત થઈ જાય છે. વેદરહિત દ્વાદશીનું વ્રત અને શ્રી વિષ્ણુને માટે કરવામાં આવતું જાગરણ યમદૂતોનું માન મર્દન કરનારું છે. હે મુનિશ્રેષ્ઠ, એકાદશીએ જાગરણ કરવાવાળા મનુષ્ય અવશ્ય મુક્ત થઈ જાય છે. જે રાતના ભગવાન વાસુદેવની સમક્ષ જાગરણમાં પ્રવૃત્ત થઈને પ્રસન્નતાપૂર્વક તાળી પાડે છે, નૃત્ય કરે છે, વિવિધ પ્રકારના કૌતુક કરે છે અને ગીતો ગાય છે, વૈષ્ણવનું મનોરંજન કરતા રહીને શ્રીકૃષ્ણ લીલાનો પાઠ કરે છે, રોમાંચિત થઈને મુખ્યથી વાજિંત્ર વગાડે છે તથા સ્વેચ્છાપૂર્વક ધાર્મિક આલાપ કરતા રહીને વિધવિધ પ્રકારના નૃત્યો કરે છે, તે ભગવાનને પ્રિય છે. આ ભાવની સાથે ભગવાન શ્રી હરિને માટે જાગરણ કરે છે તેને નિમિષ તેને નૈમિષ અને કોટી તીર્થનું ફળ પ્રાપ્ત થાય. જેઓ શાંત ચિત્તે શ્રી હરિને ધૂપ આરતી કરીને રાત્રિ જાગરણ કરે છે તે સાત દ્વીપોનો અધિપતિ થાય છે. બ્રહ્મત્યા જેવા જે કોઈ પાપ હોય તે બધા શ્રીકૃષ્ણની પ્રીતિ માટે જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય. એક બાજુ ઉત્તમ દક્ષિણા સાથેના બધા યજ્ઞો અને બીજી બાજુ દેવાધિદેવ શ્રી કૃષ્ણને પ્રિય લાગનારું એકાદશીનું જાગરણ બંને સમાન છે. જ્યાં ભગવાનને માટે જાગરણ કરવામાં આવે છે ત્યાં કાશી, પુષ્કર, પ્રયાગ, નેમિષારણ્ય, શાલિગ્રામ નામના મહાક્ષેત્ર, અર્બુદારણ્ય એટલે કે આબુ, શુક્ર ક્ષેત્ર એટલે સોરો, મથુરા તથા તમામ તીર્થો નિવાસ કરે છે. સમસ્ત યજ્ઞ અને ચાર વેદ પણ શ્રી હરિના નિમિત્તે કરવામાં આવતા જાગરણના સ્થાન પર ઉપસ્થિત થાય છે. ગંગા, સરસ્વતી, તાપી, યમુના, શત્રદુ એટલે સતલજ, ચંદ્રભાગા અને વિતસ્તા વગેરે બધી નદીઓ પણ ત્યાં જાય છે. હે દ્રિજશ્રેષ્ઠ, સરોવર, કુંડ અને બધા સમુદ્રો પણ એકાદશીના જાગરણ સ્થાન પર જાય છે. જે મનુષ્ય શ્રી કૃષ્ણની પ્રીતિને માટે થનારા જાગરણના સમયે વીણા વગેરે વાદ્યોથી હર્ષપૂર્વક નૃત્ય કરે છે અને પદો ગાય છે, તેઓ દેવતાઓ માટે પણ આદરણીય બને છે. આ પ્રમાણે જાગરણ કરીને શ્રી મહાવિષ્ણુનું પૂજા શ્રી મહાવિષ્ણુની પૂજા કરવી અને દ્વાદશીએ પોતાની શક્તિ અનુસાર વૈષ્ણવોને નિમંત્રિત કરીને તેમની સાથે પારણા કરવા. દ્વાદશી સદા પવિત્ર અને મોક્ષપ્રદ છે. તે દિવસે પ્રાતઃ સ્નાન કરીને શ્રી હરિનું પૂજન કરવું અને તેમને નીચેનો મંત્ર બોલીને પોતાનું વ્રત સમર્પિત કરવું. અજ્ઞાન તિમિરા અંધસ્ય વ્રતે નાનેન કેશવ પ્રસિદ્ધ સુમુખો ભૂત્વા જ્ઞાન દૃષ્ટિ પ્રદો ભવ. 39મા અધ્યાયના 81-82 શ્લોક સંખ્યા. હે કેશવ, હું અજ્ઞાન રૂપી રતાંધતાથી અંધ થઈ રહ્યો છું. તમે આ વ્રતથી પ્રસન્ન થઈને મને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરો. ત્યાર પછી યથાસંભવ પારણા કરવા જોઈએ. પારણા કર્યા પછી ઈચ્છાનુસાર વિહિત કર્મોનું અનુષ્ઠાન કરવું. હે નારદ, જો દિવસે પારણા સમયે થોડી પણ દ્વાદશી ન હોય તો મુક્તિ કામી પુરુષોએ રાત્રે જ પારણા કરી લેવા. આવા સમયે રાત્રે ભોજન કરવાનો દોષ લાગતો નથી. રાત્રિના પહેલા અને પાછલા પહોરમાં દિવસની જેમ કર્મ કરવા જોઈએ. જો પારણાના દિવસે થોડી દ્વાદશી હોય તો ઉષહ કાળમાં જ પ્રાતઃકાળ તથા મધ્યાહન કાળની પણ સંધ્યા કરી લેવી જોઈએ. આ સંસારમાં જે મનુષ્ય દ્વાદશી વ્રતને સિદ્ધ કરી લીધું છે તેનું પુણ્ય ફળ કહેવા હું પણ સમર્થ નથી. એકાદશી દેવી બધા પુણ્યોથી વિશેષ છે તથા એ સર્વદા મોક્ષપ્રદ છે. આ દ્વાદશી નામનું વ્રત મહાન પુણ્યપ્રદ છે. જે આ સાધના કરી લે છે તે મહાપુરુષ સમસ્ત કામનાઓને પ્રાપ્ત કરી લે છે. અમરીશ વગેરે બધા ભક્તો જે આ ભૂમંડળમાં વિખ્યાત છે તે બધા દ્વાદશી વ્રતની સાધના દ્વારા જ વિષ્ણુધામને પ્રાપ્ત થયા છે. આ મહાત્મય જે મેં તમને કહ્યું છે સત્ય છે, સત્ય છે, સત્ય છે. શ્રી વિષ્ણુ સમાન કોઈ દેવતા નથી અને દ્વાદશી સમાન કોઈ તિથિ નથી. આ તિથિ પર જે દાન આપવામાં આવે છે તથા પૂજન વગેરે કરવામાં આવે છે તે બધું ભગવાન માધવની પૂજાથી પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. વધારે શું કહું. ભક્ત વલ્લભ શ્રી હરિ દ્વાદશી વ્રત કરનારા પુરુષોની કામના કલ્પના અંત સુધી પૂરી કરતા રહે છે. દ્વાદશીએ કરેલું બધું દાન સફળ થાય છે. અધ્યાય 12 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.